श्रीमद् भागवत त्रीजो स्कंद 32मो अध्याय। धूम मार्ग ने अचिरार्दी मार्गे जनाराओनी गतिनु तथा भक्ति योगनी उत्कृष्टतानु वर्णन। श्री कपिल देव जी कहे छे, हे माताजी, जे मनुष्य घर में रहीने सकाम भावे गृहस्थना धर्मोनु पालन करे छे अने तेमना फल स्वरूपे अर्थ तेमज कामनो उपभोग करीने पछी तेमनो अनुष्ठान धर्माचरण करतो रहे छे, ते जात जातनी कामनाओथी मोहित रहेवाने कारणे भगवत विषयक धर्मोथी विमुख थई जाय छे अने यज्ञो वडे देवताओ अने पितृओनी श्रद्धापूर्वक आराधना करतो रहे छे। तेनी बुद्धि तेज प्रकारनी श्रद्धायुक्त रहे छे, देवताओ अने पितृओ ज તેમના ઉપાસ્ય રહે છે, તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સામે સોમપાન કરે છે અને પછી પુણ્ય ક્ષીણ થતાં જ આ જ લોકમાં પાછો આવી જાય છે, જે સમયે પ્રલયકાળમાં શેષશાયી ભગવાન શેષ સયા પર શયન કરે છે, તે સમયે સકામ ગૃહસ્થ શ્રમીઓને પ્રાપ્ત થનારા બધા લોકો પણ લય પામે છે। જે વિવેકી મનુષ્ય પોતાના ધર્મોનો અર્થ અને ભોગવિલાસ માટે ઉપભોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ તે ધર્મોનું પાલન કરે છે, તેવા અનાસક્ત પ્રશાંત શુદ્ધ ચિત્તના નિવૃત્તિ ધર્મપરાયણ મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલન રૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે। તેઓ અંતમાં સૂર્યમાર્ગ, અર્ચિમાર્ગ અથવા દેવયાન મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રીહરિને જ પ્રાપ્ત કરી લે છે, કે જેઓ કાર્ય કારણરૂપી જગતના નિયંતા, સંસારનું ઉપાદાન કારણ છે અને તેની ઉત્પત્તિ પાલન તેમજ સંહાર કરનારા છે। જે મનુષ્ય પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્ય ગર્ભની ઉપાસના કરે છે, તેઓ બે પરાર્ધમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે। જે સમયે દેવતાઓ વગેરે શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્ધના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, તેમના શબ્દ વગેરે વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતના સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે। તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહ ત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે। આ પહેલાં તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે અત્યાર સુધી તેમનામાં અંધકાર શેષ હતો। તેથી હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના જ ચરણોના શરણે જાઓ। સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ તેમનું મંદિર છે અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે। વેદ ગર્ભ બ્રહ્માજી, કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિકારણ છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદિ વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત આદિપુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દ્રષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે, ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં શોભ થવાથી ફરી પહેલાની જેમ પ્રગટ થાય છે। આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મો અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી ગુણોમાં શોભ થવાથી ફરી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. તેમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે, હૃદયમાં કામનાઓની જાળમાં ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી. બસ કેવળ પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃની પૂજામાં જ રત રહે છે. આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે તે ભવભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે. અરે હાય, વિષ્ટા, ભોગી, કુકર, શુકર વગેરે જીવો જેમ વિષ્ટાની જ ઈચ્છા કરે છે તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદભાગ્ય છે. ગર્ભાધાનથી શરૂ કરી અંત્યેષ્ટિ મરણોત્તર ક્રિયા સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા સકામ કર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના પિતૃયાન અથવા ધૂમ માર્ગે પિતૃશ્વર અર્યમાનના લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. હે માં, પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે ત્યારે દેવતાઓ તેમને ત્યાંના ઐશ્વર્યથી વંચિત કરી દે છે અને પછી તેમણે વિવશ થઈને તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. તેથી એમાં જેમના ચરણકમળ હંમેશા ભજવા યોગ્ય છે તે ભગવાનનું તમે તેમના જ ગુણોને આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે મન, વાણી અને શરીરથી ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. વસ્તુતઃ બધા જ વિષયો ભગવદ રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવત ભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી, સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે, ત્યારે તે સંગરહિત સૌમાં સમાન રૂપે સ્થિત ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મ રૂપે સાક્ષાત્કાર કરે છે. તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે, તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છે, તો પણ તે બાહ્ય વૃત્તિઓ વાળે ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે શબ્દ વગેરે ધર્મવાળા વિભિન્ન પદાર્થ રૂપે ભાસી રહ્યો છે. જે રીતે એક જ પરબ્રહ્મ મહતત્વ વૈકારિક, રાજસ અને તામસ એ ત્રણે પ્રકારનો અહંકાર છે. પંચ મહાભૂતો તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તે જ સ્વયં પ્રકાશ પરમ બ્રહ્મ તે બધાના સંયોગથી જીવ કહેવાયો. તે જ રીતે તે જીવના શરીર રૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્માથી જ તેની ઉત્પત્તિ થઈ છે. પરંતુ તેને બ્રહ્મ રૂપે તે જ જોઈ શકે છે કે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્ર ચિત્તનો અને અસંગ બુદ્ધિનો થઈ ગયો હોય છે. પૂજ્યમાં, મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધનરૂપ આ જ્ઞાન સંભળાવ્યું, તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાનયોગ અને મારા પ્રત્યે કરેલો ભક્તિયોગ, આ બંનેનું ફળ એક જ છે. ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુણોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. અનેક પ્રકારના કર્મ સમૂહ, યજ્ઞ, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદ વિચાર એટલે મીમાંસા, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિયોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપ સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્વનું જ્ઞાન અને દૃઢ વૈરાગ્ય, આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. હે માં, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ ચાર પ્રકારના ભક્તિયોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી તે કાળનું સ્વરૂપ હું તમને કહી જ ચૂક્યો છું. દેવી, અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે. તે ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે તેને તમારે દુષ્ટ, દુર્વિનિત, વિનયશૂન્ય, ઘમંડી, દુરાચારી અને ધર્મધ્વજી દંભી મનુષ્યને સંભળાવવો નહીં. જે વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો નહીં. જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનય, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, ગુરુની સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. માં, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાનોપદેશનું એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે તે મારા પરમ પદને પામશે. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો 32મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.